એ સંતોની સૈદ્ધાંતિક ક્લેરિટી કેટલી હતી કે સ્વામિનારાયણ ભગવાન એ કોણ છે, કેવા છે, એનું સામર્થ્ય કેવું છે, અને આપણે તો એમના દાસ છીએ. દાસની જય ન હોય, દાસે તો સેવા કરવાની હોય, સેવક ભાવ છે. આવું હૃદયની અંદર એમણે વર્ષો સુધી ભાવનાને કંડારી હશે, સેવક ભાવનાની ઉપાસના કરી હશે, ત્યારે એમના હૃદયની અંદર આવું થાય. અને આવા પ્રસંગોમાં એમાંથી આપણે પણ બહુ શીખવા જેવું છે. હું એ આપણને કોઈ એમ કહે કે તમે ખૂબ સારા હરિભગત, તો આપણે આમ ટાઢા કાન કરીને સાંભળીએ કે આ બોલો તમે મજા આવે છે, હજી થોડુંક આગળ બોલો, કે બોલીએ નહીં પણ આ મનમાં એવું થાય. એ શરૂઆત છે. અને પછી આપણે સારા છીએ એવી છાપ બધાને હોય, સેજે એકાંતિક ભગવાનના માર્ગે હોઈએ, એકાંતિકના માર્ગે હોઈએ, તો બધાને સન્માન થવાનું જ. અને એ સન્માન થવા માંડે ત્યાર પછી જે સાવધાનીની જરૂર છે, એ આ જરૂર છે. બે, પાંચ, દસ વ્યક્તિઓ એમને આપણું જીવન જોઈ અને સન્માન થાય, આપણું જીવન જોઈ અને આપણી સાથે જોડાય, આપણું જીવન જોઈ અને ક્યારેક એ આપણને એમ પણ કહે કે ભગત તમે તો ખૂબ આગળ છો, તમે અમને માર્ગદર્શન આપજો, તમે અમને કહેતા રહેજો, તમે અમને ટપારતા રહેજો, અને તમારી વાત સાંભળીએ છીએ ત્યારે અમારે સત્સંગનું પોષણ થાય છે, એમને વાત પણ કરવી, સત્સંગનું પોષણ પણ કરવું, પણ અનુસંધાન રાખું કે માને છે એટલે હું મોટો થઈ ગયો એમ નહીં. સતત જોતા રહેવું પડે. અને નહીંતર પાંચ દસ પંદર જણા માનવા માંડે એટલે આખો નવો સમુદાય ઊભો થાય, એમાં એમને મજા આવતી હોય અને પાછળવાળાને મજા હોય. થતો હોય સત્સંગ જ, એમાં તમે ક્યાંય પણ ફોદો ન કાઢી શકો, પણ અંદર જે સૂક્ષ્મ અહંકાર છે એમનું પોષણ થાય તો એ બરાબર નહીં. આપણી પરંપરામાં એવું નથી. મહિમા ચોક્કસ હોવો જોઈએ. એવા સંત છે, એવા એકાંતિક ભગવાનના ભક્ત છે, એમની સાથે આત્મબુદ્ધિ કરવી, એમાં દિવ્ય ભાવના રાખવી, એને જીવના સાચા સગા માનવા, એમની બની આવે એવી સેવા કરવી, એમનો પક્ષ રાખવો, આ બધું જ કલ્યાણના માર્ગે લઈ જનારું છે. પણ બધાની અંદર એક વસ્તુ કે વિવેક પૂર્ણ હોવું જોઈએ. જો વિવેક ખૂટ્યો તો પછી અંધ પરંપરા ચાલે. એ જેટલું ધ્યાન દરેક વ્યક્તિએ રાખવાનું છે એટલું ધ્યાન મારે સંતોએ પણ રાખવાનું. કારણ કે સહેજે તમને માનનારા કરતાં અમને માનનારા વધારે હોય. અમે બે શબ્દો કથાના સારા બોલીએ એટલે તમને એમ લાગે કે સ્વામી એકાંતિક થઈ ગયા છે, અને તમે એમ જ કહો કે સ્વામી તમે એકાંતિક છો, મારી માથે હાથ મૂકી દો એટલે મારું કામ થઈ જાય. હાથ મૂકે એવા બિચારા આવે, અને એમનાથી આશીર્વાદથી કામ થાય એવા બીજા હોય, અને તમે માનો એમ કે હાલો આમનાથી કામ થશે, કે એમ બે શબ્દો બોલતા આવડી જાય એટલે કામ ન થાય. મહિમા ચોક્કસ હોવો જોઈએ. એ ગુણાતીતાનંદ સ્વામી, એમને કેટલી બધી ક્લેરિટી. શિવલાલ શેઠને એમણે કહ્યું કે શિવલાલ, આવા સાધુને મૂકીને બીજે ક્યાંય જોવાનું કે ફરવાનું કે હરવાનું ફરવાનું કે સાંભળવાનું મન થાય છે તો એ જ મોટું અજ્ઞાન છે. હવે એવા સાધુ એટલે કોણ? ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી એક જ હતા. એટલે ખોટું નથી, સંતનો મહિમા છે એકદમ 100% સાચો છે, પણ વિવેકપૂર્ણ મહિમા, અવિવેક નહીં. કે વિવેક એટલે શું? તો કે પરમાત્મા, સંત, સદગુરુ, ભગવાનના એકાંતિક ભક્ત, આ બંને વચ્ચેનો ભેદ છે એ ક્લિયર હોય, એની સ્પષ્ટતા હોય તો એ વિવેક છે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ખૂબ સરસ વાત થોડાક દિવસ પહેલાં આવી હતી. સ્વામીએ એવું કહ્યું, સ્વામી કહે કે જેમને પુરુષોત્તમ નારાયણને વિશે અતિશય હેત છે એ અક્ષરધામમાં જઈ અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. પરંતુ જેમને પુરુષોત્તમ નારાયણ કરતાં પણ વધારે હેત અક્ષરને વિશે છે એમનો આત્મા અહીંયાથી મુક્તિ પામીને અક્ષરને વિશે લીન થઈ જાય છે, એમને પુરુષોત્તમ નારાયણનું સુખ મળતું નથી. આવું સ્વામીએ વાત કરી. કારણ કે પુરુષોત્તમ નારાયણ કરતાં વધારે હેત, પુરુષોત્તમ નારાયણ કરતાં વધારે મહિમા અક્ષરનો સમજાય તો એ અવિવેક છે. એટલે એમને એટલી પ્રાપ્તિ થશે એટલે સુધી પહોંચશે, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ નહીં થાય. ગોપાલાનંદ સ્વામીની સ્થિતિ તો એટલી ઊંચી કે અનંત કોટી બ્રહ્માંડોને હસ્તામાં લખવત દેખે તો કોની કઈ જગ્યા પર ગતિ થાય છે એ જેટલું જાણી શકે એટલું તો બીજા કોણ જાણી શકે. આપણે એમના ઉપર વિશ્વાસ રાખી. અને પાછું બીજી બાજુ એ પણ એટલું જ સત્ય છે કે જેટલું સદગુરુ સંતને વિશે હેત થયું એટલું જ પુરુષોત્તમ નારાયણમાં હેત થયું એમ જાણવું, એવું પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. સાધુમાં જેટલી આત્મબુદ્ધિ થઈ, સાધુમાં જેટલો દિવ્ય ભાવ થયો, સાધુમાં જેટલો મહિમા ભાવ થયો એટલો જ ભગવાનમાં મહિમા ભાવ થાય છે અને એટલી જ દિવ્ય બુદ્ધિ થાય છે અને એટલી જ પરમાત્મામાં આત્મબુદ્ધિ થાય છે, એનાથી વધારે નથી થતી. પણ એટલે સાધુમાં કરવાનું છે એ કરતાં કરતાં વિવેક એટલો રાખવાનો છે કે સાધુમાં કરીશ એટલું એમાં થશે, સાધુમાં મને જો સંશય નહીં થાય તો મને ભગવાનમાં પણ સંશય નહીં થાય, એ એટલી જ સૈદ્ધાંતિક વાત છે. પણ એની સાથે સાથે વિવેક રાખવાનો છે કે પુરુષોત્તમ નારાયણના સામર્થ્યથી એ સાધુ છે એ મારું કલ્યાણ કરી શકે એવા છે. બાકી પુરુષોત્તમ નારાયણના એ સેવક છે, એ મારા કરતાં મોટા સેવક છે. અક્ષર બ્રહ્મ છે એ સૌથી મોટા સેવક છે પુરુષોત્તમ નારાયણના. અક્ષર મુક્તો છે એમના પછી સેવક છે અને આપણે બધા અહીંયા રહીને સેવા કરનારા સેવકો છીએ. આવી સ્પષ્ટ વિવેકપૂર્ણ, પાછો ક્યાંય મહિમાને ઓટ ન આવે, કારણ કે મહિમા વગર પાછું લુખું પણ છે. જો સાધુમાં હેત ન થાય તો પાછું કલ્યાણ પણ એટલું નથી થતું. સાધુમાં આત્મબુદ્ધિ ન થાય તો ભગવાન સુધી પહોંચાતું પણ નથી. એટલે એવા એકાંતિક સંત, એમને વિશે અતિશય હેત હોવું એ સારી વાત છે, પણ પુરુષોત્તમ નારાયણ કરતાં વધારે નહીં. એટલું હોય ત્યાં સુધી વાંધો નહીં, પુરુષોત્તમ નારાયણ કરતાં વધારે નહીં. અને વિવેક ન ભૂલાઈ જાય તો એ રાઈટ. અને એમના માટેનો કોઈ એવો પ્રયાસ ન થાય, એજન્ડા ન હોવો જોઈએ, સેલ્ફ પ્રમોશનનો એજન્ડા એમ કે ને, પોતાની જાતને પ્રમોટ કરવી, પોતાની જાતનો મહિમા વધારવો, એવો એજન્ડા ન હોવો જોઈએ. અને એવી પ્રવૃત્તિ દેખાય તો તરત જ એના ઉપર રોક લગાવવી, તો એ આપણી સાચી ઉપાસના છે. નહીંતર ઉપાસનાની અંદર આપણે કંઈક માર ખાઈ ગયા છીએ. સેવક ભાવ પુરુષોત્તમ નારાયણને વિશે એ આપણો ઓછો થયો છે એટલે આપણને આવું બધું ગમે છે. સત્સંગમાં આપણે સૌએ આવું અનુસંધાન રાખવા જેવું છે. એવા નારાયણદાસ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતોના જીવનમાંથી આવો એક સિદ્ધાંત એ આપણી ગુરુ ગુણાતીત પરંપરાની અંદર આપણને જોવા મળે છે. સદગુરુ નારાયણદાસજી સ્વામી જૂનાગઢમાં રાધારમણ દેવનો જે શતવાર્ષિક પાટોત્સવ હતો, 100 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ઉત્સવ હતો, એમની તૈયારીઓ ચાલતી હતી. જૂનાગઢની અંદર એ સમયે પાણીની ખૂબ મુશ્કેલીઓ, ઉનાળાનો સમય, પાણી મળે નહીં, અને જૂનાગઢ મંદિરની અંદર એક કૂવો હતો, એ કૂવાના પાણીમાં પણ તળિયું દેખાઈ ગયું હતું. એક દિવસ માંડ ચાલે એટલું પાણી હતું. સંતો ભક્તો ખૂબ ચિંતા કરતા હતા, કારણ કે હજારો હરિભક્તો આવે, સંતો આવે, એ બધાને રહેવા, જમવા, નાવા ધોવા બધાની વ્યવસ્થા, પાણી વગર તો ચાલે નહીં. એટલે નારાયણદાસજી સ્વામી એને ચિંતા થઈ કે પાણી વગર શું થશે, કેમ કરશું, આટલા બધા સંતો ભક્તો આવશે. કોઈ આરો ઓવારો દેખાતો નહોતો, કોઈ ઉપાય દેખાતો નહોતો. બીજો કૂવો ગાળીએ તો દિવસો લાગી જાય, અને બોરવેલ ને એવું એ વખતે હતું નહીં. અને વળી પાછું પાણી નીકળે જ એવું નક્કી નહીં. સ્વામીને એમ થયું કે જ્યારે કંઈ માર્ગ ન સૂજે ને ત્યારે આ મોટા સદગુરુ સંતો એ મહારાજની પાસે દોડી જાય. નારાયણદાસ સ્વામી, રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એમની પાસે જઈ ગદગદ કંઠે પ્રાર્થના કરી કે હે મહારાજ, આ ઉત્સવ આપનો છે, આ ઉત્સવની અંદર હજારો હરિભક્તો આવશે, પાણીની ખૂબ મોટી સમસ્યા છે, અને તમારી કૃપા વગર અમે આમાં કંઈ કરી શકીએ એમ નથી. સ્વામીએ એવી પ્રાર્થના કરી, હે મહારાજ તમે સહાય કરજો. થોડી વાર પ્રાર્થના કરીને સ્વામી દંડવત પ્રણામ કરી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવને ચરણ સ્પર્શ કરી અને સ્વામી નીચે આવ્યા. સ્વામીએ સ્વયંસેવક અને એક એન્જિનિયર હતા એમને સાથે લીધા. સ્વામીએ કહ્યું ચાલો આપણે કુએ જવું છે, કે પછી કુએ ગયા. એન્જિનિયર સાહેબને કહ્યું કે સાહેબ આપણે આમાં મશીન મૂકવું છે પાણી કાઢવાનું, ઉત્સવ આવે છે ને, સંતો ભક્તો જાજા આવશે, એટલે અહીંયા મશીન મૂકીએ અને પાણી છે એ આવે, નહીંતર પહેલાં આમ સિંચી સિંચીને લેવાનું તો એમાં તો ક્યાંથી મેળ પડે, એટલે આપણે મશીન મૂકીએ. એન્જિનિયર સાહેબ છે એ દાંત કાઢવા માંડ્યા કે સ્વામી આમાં એક દિવસ હાલે એટલું પાણી નથી, મશીન મૂકશો એટલે હમણાં તળિયું દેખાઈ જશે, કે મશીન મૂકવાનો કંઈ અર્થ નથી. પણ એ સંતને કેટલો ભગવાનનો નિશ્ચય હશે, એમના જીવમાંથી જે રણકાર આવ્યો કે એન્જિનિયર સાહેબ ભગવાન ઉપર ભરોસો રાખો, કે અને મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે હે મહારાજ તમે સહાય કરજો, એટલે આટલા પાણીમાં જ ભગવાન સહાય કરશે, કે માટે મશીન મૂકો, ભરોસો રાખીને કે મશીન મૂકાવ્યું. આશ્ચર્યની વચ્ચે હજારો સંતો ભક્તો આવ્યા. દેવનો એ 100મો શતાબ્દી પાટોત્સવ ઉજવાનો આખો એ ઉત્સવ પૂરો થઈ ગયો, અખંડ મશીન ચાલતું રહ્યું, પાણી ખૂટ્યું નહીં, અને જેવો ઉત્સવ પૂરો થયો અને બધા ગયા અને પાણી ખૂટ્યું, મશીન બંધ થયું. સદગુરુ નારાયણદાસજી સ્વામી હરિકૃષ્ણ મહારાજને, રાધારમણ દેવને પ્રાર્થના કરે કે હે મહારાજ તમારે આમાં ધ્યાન આપવાનું છે. કેવા હજરા હજૂર ભગવાન છે, અને એ સંતને ભગવાનની સાથે કેવો સંબંધ, કે એ પ્રાર્થના કરે અને મહારાજ છે પૂરું કરે. સૌથી મોટી વાત તો એ છે કે એમને પાછો કેટલો કોન્ફિડન્સ કે નહીં વાંધો, નહીતર આવડો મોટો ઉત્સવ જવાબદારી એમના ઉપર હોય. પાણી ખૂટે અને પછી જે દોડાદોડી થાય એ પછી ગમે એમ કરો તો છેડા ભેળા ન થાય, હજારો હરિભક્ત આવ્યા હોય એમાં કેમ પાણી પૂરું કરવું? એમની જવાબદારી હોવા છતાં પણ એમને ભગવાન ઉપર ભરોસો કેટલો મોટો, કે મેં પ્રાર્થના કરી છે એટલે ભગવાન સાંભળે જ અને ભગવાન એ પ્રમાણે કરશે. આવા સંત એ આપણા આમ ગુરુ પરંપરામાં નથી તો એ ગુરુ પરંપરા જેટલું ગૌરવ લેવાનું મન થાય આપણને. એવો ને એવો જ એક બીજો પ્રસંગ છે. જૂનાગઢમાં રાધારમણ દેવનો શતાબ્દી પાઠોત્સવ પૂરો થયો પછી 1985 સાલમાં ધોલેરામાં મદન મોહનજી મહારાજનો શતાબ્દી પાઠોત્સવ આવે એટલે સંતો અહીંયાથી બધા ઉત્સવમાં ત્યાં ગયેલા, હરિભક્તો પણ બધા આવેલા. ધોલેરાની ભાલ પ્રદેશની એ ભૂમિ, પૂર્વે મહારાજે લખ્યું ત્યાં સમુદ્ર હતો એટલે ખારો પાટ કહેવાય, પછી કાંપથી ઉપરની જમીન છે એ મીઠી હોય પણ થોડાક જો ઊંડા જઈએ એટલે નીચે વળી પાછી ખારી જમીન હોય ને ખારું પાણી નીકળે. તો એ પાટોત્સવની અંદર કાર્ય કરતા સંતો જે તે સમયે જે હશે એમણે પાણીની અગવડતા, મીઠા પાણીની અગવડતા ખૂબ પડે એટલે એમણે વ્યવસ્થા કરી રાખેલી કે દૂર દૂરથી ગાડાઓ ભરી અને પાણી આવી જાય અને પછી હરિભક્તોને પીવા માટેના પાણીની વ્યવસ્થા થાય. નવા ધોવામાં પેલું ખારું પાણી હોય તો ચાલે એમ, પણ પીવામાં તો ખારું ચાલે નહીં એટલે સંતોએ એવી રીતે અલગ અલગ ઠેકાણેથી ગાડાઓ ભરાવી ભરાવી અને સમયસર અહીંયા પહોંચી જાય, પંક્તિનું ટાણું થાય એના પહેલાં એવી વ્યવસ્થાઓ કરાવી. પહેલો દિવસ હજારો હરિભક્તો આવી ગયા, પંક્તિ થઈ ગઈ, પીરસાવાની તૈયારી અને ગાડાઓ હજી પહોંચ્યા નહીં. ઘોડેસવારને દોડાવ્યા, સમાચાર મળ્યા કે હજી તો ગાડાઓ બહુ દૂર છે, કદાચ પહોંચે કે ન પણ પહોંચે કે તમારી પંક્તિઓ પૂરી પણ થઈ જાય. એટલે સંતો મૂંઝાણા, શું કરવું? નારણદાસ સ્વામી પણ ત્યાં હતા. સ્વામી પારખી ગયા કે દેવનો પાટોત્સવ, હજારો માણસ જમવા બેઠું છે, હમણાં જમીન ઊભું થાય એટલી વાર છે અને પાણી પીવા જશે અને પાણી નથી. સ્વામીએ તરત મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, એ જો આ ઉત્સવમાં મીઠું પાણી ખૂટ્યું ને તો લાજ તમારી જાહે કે આ ઉત્સવ તમારો છે અને આમાં ધ્યાન પણ તમારે રાખવાનું છે, મીઠું પાણી ખૂટવા દેતા નહીં. પછી નારાયણદાસ સ્વામી એ સંતો ભક્તોની પાસે આવ્યા. સ્વામીએ પૂછ્યું શું મૂંઝાવ છો? તો કે ગાડાઓ બહુ દૂર છે ને પાણી આવતું નથી, અમને સૂઝતું નથી કે હવે કરવું શું. એમ બધા ગાંગા થઈ ગયા હતા. નારાયણદાસ સ્વામી કહ્યું થોડી પણ ચિંતા ન કરો, મેં મહારાજને પ્રાર્થના કરી છે, આ ઉત્સવ મહારાજનો છે, મહારાજ આપણું ધ્યાન રાખશે, ચાલો કઈ જગ્યા પર પાણીની ટાંકીઓ ગોઠવી છે. પછી લઈ ગયા સંત ભક્ત આ જગ્યા પર, થોડું થોડું મીઠું પાણી જેટલું હતું એટલું એની અંદર નાખેલું હતું. એટલે સ્વામીએ કહ્યું કે એક કામ કરીએ આપણે. તો હરિભક્તોએ સંતોએ કહ્યું બોલો સ્વામી શું કરવું છે? એ આમની અંદર થોડું થોડું પાણી મીઠું તો છે જ. તો કે હા, હવે જેટલી ખાલી છે ટાંકીઓ એ બધાને ખારા પાણીથી ભરી દો. કે અરે સ્વામી, પણ ખારું પાણી પીવાય કેમ? સ્વામી કે મહારાજને કરવું છે ને, મહારાજ ખારું પાણી છે ને એ મીઠું કરશે. કે એ લાલજી સુતારના માટે મહારાજે ખારું પાણી મીઠું નહોતું કર્યું? ખૈયા ખત્રી માટે મહારાજે ખારું પાણી મીઠું નહોતું કર્યું? તો આપણા માટે નહીં કરે? આપણે એમના સેવક છીએ અને આ ઉત્સવ એમનો છે એટલે આપણા માટે પણ ખારું પાણી છે ને એ મીઠું કરશે. ભરોસો રાખો, ભરી દો ટાંકીઓ કે ગાડાની રાહ ન જોવો. કે અને સંતો ભક્તો એ બધા ભેળા થઈ અને એ મીઠું પાણી થોડુંક હતું એમાં ખારું પાણી ભેળવી દીધું. આખી પંક્તિ જમી ગઈ. જમીન બધા પાણી પીવા આવ્યા, કોઈને પાણી ખારું ન લાગ્યું. બોલો, આમ આમ પ્રાર્થના કરે ને આમ કામ થાય. આપણે ખબર છે ને, ઘણી જગ્યાએ હનુમાનજી મહારાજ હોય એનું હનુમાનજી મહારાજનું નામ લખ્યું હોય રોકડિયા હનુમાન. એટલે તો કે તમે રોકડા પૈસા ચૂકવો અને જેમ તમને માલ મળે ને તમારું કામ થાય એવી રીતે અહીંયા તમે પ્રાર્થના કરો એટલે રોકડું તમને ફળ મળે અને રોકડિયા હનુમાન કહેવાય એમ. જબરેશ્વર મહાદેવ, તો કે જબરા બહુ છે કે તમારા જે પણ કામ હોય ને ગમે એવા અટપટા કામ હોય તો એ પતાવી દે એમ, એવા જબરા એમ. એમના આધારે નામ પડ્યા. તો આ સંત કેવા કહેવાય કે પ્રાર્થના આમ કરે ઇન્સ્ટન્ટ ફળ એમ, તરત જ મહારાજ છે એમની પ્રાર્થનાને સાંભળી. અને મહારાજ એમના કામ કરે. એ ગજેન્દ્રના પ્રસંગો, પછી એ દ્રૌપદીના પ્રસંગો, એ તો હજારો વર્ષ જૂના પ્રસંગો. આ પ્રસંગ થયા એના તો હજી 75 વર્ષ નથી થયા, હવે 200 વર્ષ જેવું થવા આવશે, એટલે 101 વર્ષ જેવું થવા આવશે. કેવા સમર્થ સંત. આવો ને હવે એક ત્રીજો પ્રસંગ છે કે માણાવદરની અંદર લાલજીની પ્રતિષ્ઠા કરવાની હતી અને એ પ્રસંગે ઘણા બધા સંતો હરિભક્તો ભેળા થયા હતા અને ત્યાં પણ પાણીની સમસ્યા થઈ માણાવદરમાં પણ, કારણ કે સમુદ્ર કિનારો, ખારું પાણી, વધારે ખારો પાટ કહેવાય. એક કૂવો હતો મંદિરમાં અને એમાં મીઠું પાણી હતું પણ એ સાવ ડૂકી ગયો હતો. હવે સંતો હરિભક્તો આવ્યા, ઉત્સવ થાય, પાણીની અગવડતાઓ, એટલે સ્વામીએ પાસે જઈ અને સંતો ભક્તોને કહ્યું કે પાણી આ કૂવો છે ને એને 1 ફૂટ ખાલી ઊંડો ખોદો પછી પાણી નહીં ખૂટે. કે શું ભગવાને એમને પ્રેરણા કરી અને એમણે ખાલી સલાટને બોલાવીને વાત કરી કે આ 1 ફૂટ ઊંડો ખોદો પાણી નહીં ખૂટે. કે અને સલાટ ગયા, 1 ફૂટ કૂવો ખોદ્યો અને પછી જે પાણી થયું એ એટલું બધું થયું, આખો ઉત્સવ પૂરો થઈ ગયો અને ક્યાંય ખૂટ્યું નહીં, અખૂટ પાણી થયું. આ તો પાણીના પ્રસંગો જોયા, પણ એમની અંદર સહજાનંદી પાણી હતું એટલે એ જમીનની અંદર પાણી પૂરું પાડી શક્યો. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જે સંતને ભગવાનની સાથે એવો સંબંધ છે, જે સંત ભગવાનનો એવો મહિમા સમજે છે કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેનું રાખ્યું આકાશ અધર રહ્યું છે, સૂર્ય અને ચંદ્ર પણ જેના આધારે ઉદય અને અસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર છે મર્યાદા લોપતો નથી, આ બધા જ સામર્થ્ય, બધા જ ઐશ્વર્ય, બધા જ ચમત્કારો જે પણ સંસારની અંદર દેખાય છે એ તમામ ચમત્કારો એ મારા પરમેશ્વરના કરેલા થાય છે. આવું જે સમજે છે એવા સંતને એમનું સામર્થ્ય કેટલું થાય છે? તો કે આવું સમજનારા સંતને ભગવાન જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. મહારાજે એવું લખ્યું કે એમના પગને વિશે ચાલવાની શક્તિ એટલી હોય છે કે આખા જગતના જીવોને પગમાં ચાલવાની શક્તિ આપી શકે એટલી શક્તિ એની અંદર આવે છે. એમની આંખમાં એટલી તાકાત છે કે આખા જગતના જીવોને જોવાની શક્તિ આપી શકે. એમના હાથની અંદર એટલી તાકાત છે કે આખા જગતના જીવોને કામ કરવાની શક્તિ આપી શકે. એક એક ઇન્દ્રિયોની અંદર જેટલી ભગવાનની તાકાત, જેટલી ભગવાનની શક્તિ, એટલી જ એ સંતની એક એક ઇન્દ્રિયોની અંદર તાકાત અને એટલી શક્તિ આવે છે. કારણ કે ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે ને એના ઈચ્છા વગર કંઈ થતું નથી. એ તમામ જીવાત્માઓને બળ બુદ્ધિ શક્તિ એ બધું પ્રેરણારા એ છે, ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિને ઈચ્છાશક્તિ આપનારા એ છે. એ ભગવાનની સાથે આમનો આત્મા સીધો જ કનેક્ટ થયો. હવે એક મોબાઈલનું ચાર્જર છે, એને આપણે પ્લગ કરીએ, પ્લગ ઇન કરીએ એટલે કનેક્ટ થાય છે કે નહીં? અને જો એ કનેક્ટ થતું હોય અને ઇલેક્ટ્રિસિટી છે એ મોબાઈલની અંદર ટ્રાન્સફર થતી હોય અને બેટરીની અંદર સેવ થતી હોય તો આપણો આત્મા અને એવા સમર્થ સંત એમનો આત્મા છે એ પરમાત્માની સાથે કનેક્ટ થાય તો પરમાત્માનું સામર્થ્ય, પરમાત્માનું ઐશ્વર્ય એ સંતને વિશે આવે કે ન આવે? આવે જ. અને એમના આધારે એ સંતને વિશે એટલી તાકાત ને એટલી શક્તિ છે. કનેક્શન થવું જોઈએ, સંબંધ થવો જોઈએ. એ કનેક્શનને, એ સંબંધને આપણે નિશ્ચય કહીએ છીએ, એ સંબંધને આપણે ઉપાસના કહીએ છીએ. માત્ર કંઠી પહેરી લેવાથી, માત્ર ભગવા કપડાં પહેરી લેવાથી, પૂજા પાઠ એ કરી લેવાથી આ વસ્તુ નથી થતી. એ હૃદયની અંદરથી એવા સ્પંદનો ઉઠે, હું પરમાત્માનો સેવક છું, પરમાત્મા મારા માલિક છે, મારા ઉપર બીજા કોઈનો અધિકાર નથી, માત્ર ને માત્ર પરમાત્માનો અધિકાર છે. જાળવ્યો જોબન હરિસારું, આ બધું જ એમના માટે છે. આવો જે સંબંધ થાય ને, આવા જે સ્પંદનો ઉઠે, એ સંબંધના આધારે પરમાત્માની જે પણ તાકાત છે, શક્તિ છે એ આપણી અંદર આવે છે. પણ આપણે પૂજાપાઠ કરી લઈએ છીએ, સંબંધ નથી થતો. હલો, માળાઓ ફેરવી લઈએ છીએ, પ્રદક્ષિણાઓ થાય છે, દંડવટ થાય છે, શારીરિક રીતે બધું જ થાય છે, પણ અંતરથી જે સંબંધ થવો જોઈએ પરમાત્માની સાથે એ સંબંધ નથી થતો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાનને જેવા સમજવાના છે એવા સમજાઈ જાય, સંતને જેવા ઓળખવાના છે એવા ઓળખાઈ જાય, પછી પાંચ માળા વધુ ફરે કે ઓછી ફરે એનું કંઈ એ એટલું મેટર નથી કરતું. સંબંધ થવો જોઈએ. માળા ફેરવવી, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, પૂજા કરવી, એ બધું જ ભગવાનની સાથે કનેક્શન કરવાનું એક માધ્યમ છે. પણ પૂજા થઈ જાય, કનેક્શન ન થાય. ઘણી વખત નથી આપણે જ થતું કે મોબાઈલ ચાર્જમાં મૂકીને ગયા હોય અને બે કલાક પછી આવીને જોઈએ તો 45% જ બેટરી હોય તો કે ભાઈ કેમ થયું, 45% મૂકીને ગયો ત્યારે એટલી જ હતી અને બે કલાક ચાર્જ થયા પછી પછી આપણે આમ પિન હલાવીએ ને પછી ચાર્જિંગ ચાલુ થાય કે ઓય તડીને આ તો થોડીક પિન લૂઝ રહી ગઈ હતી. ચાર્જમાં મૂક્યું, આપણે કોન્ફિડન્સમાં હોઈએ કે ચાર્જમાં મૂક્યું એટલે મોબાઈલ ચાર્જ થઈ જ જશે એમ. આપણે પૂજા કરી લીધી એટલે આપણે કોન્ફિડન્સમાં હોઈએ કે આપણને ભગવાનની હારે સંબંધ થઈ જ ગયો. પણ ભગવાનની હારે જો સંબંધ થયો હોય તો પૂજા પૂરી થાય એટલે તૃપ્તતાનો અહેસાસ આવે, હૃદય ભરાઈ જાય. જેમ બેટરી ભરાઈ જાય છે એવી રીતે હૃદય ભરાવવું જોઈએ ને. જે દિવસે એવી પ્રગટ ભાવથી પૂજા થાય અને આપણને હૃદય ભરાય છે એવું દરરોજ થાય તો સંબંધ છે એ દ્રઢ થતો જાય. આ સંતોએ પરમાત્માની સાથે, પુરુષોત્તમ નારાયણની સાથે, સ્વામિનારાયણ ભગવાનની સાથે માત્ર ચુંદડી ઓઢી અને સ્થૂળ અને લૌકિક સંબંધ નહોતો રાખ્યો, પણ એને અંતરાત્માથી જીવથી સંબંધ બાંધ્યો હતો અને એમના આધારે એમના કામ છે ને પરમાત્મા કરતા હતા. એમનું એ સામર્થ્ય હતું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આ આપણી ગુણાતીત ગરવી પરંપરાના સંતો, એમનું આવું સામર્થ્ય, એમનું આવું જીવન, એમના સિદ્ધાંતો અને એમના આધારે એમના જીવનમાં જે ભગવાન સ્વામિનારાયણ એમની સાથેનો દિવ્ય સંબંધ અને એમના આધારે પ્રગટેલા ઈશ્વરીય સામર્થ્ય, આ બધાય આપણને પણ એ સદગુરુ સંતો આપણા ઉપર એવી કૃપા કરે કે એવો સંબંધ ભગવાનનો અમે પણ કરી શકીએ અને એમના સિદ્ધાંતો એ અમારા જીવનમાં અમે જીવી શકીએ. એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ